श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय 10। मार्कंडेय जी तथा श्री कृष्ण युधिष्ठिर ने प्रयाग नो महिमा कहो। सुत जी कहे छे, हे महर्षियों, पापनु निवारण करवा माटे तीर्थों ना महिमा नु वर्णन श्रेष्ठ छे तथा तीर्थों नु सेवन पण श्रेष्ठ छे। जे मनुष्य दररोज एम कहे छे कि हूँ तीर्थों नो निवास करू अने तीर्थों में स्नान करूं ते परम पद ने प्राप्त थाय छे। तीर्थों की चर्चा करवा मात्र थी तेमना बधा पाप नष्ट थई जाय छे, तेथी तीर्थों धन्य छे। तीर्थ सेवी पुरुषों द्वारा जगत करता भगवान नारायण नु सेवन थाय छे। ब्राह्मण तुलसी पीपड़ो तीर्थ समुदाय तथा परमेश्वर श्री विष्णु आ बधा मनुष्य ने माटे सदा सेव्य छे। ब्राह्मण तुलसी चैव अस्वस्थ तीर्थ संचय विष्णुस्व परमेशा नह सेव्य एव भ्रुभिः सदा। 40वां अध्याय नो छठो श्लोक। पीपळो तुलसी गाय तथा सूर्यनी परिक्रमा करवाथी मनुष्य बधा तीर्थोनो फल मेळवीने विष्णु लोकमां प्रतिष्ठित थाय छे। अस्वस्थस्य तुलस्याश्व गवाम सूर्यात प्रदक्षिणात सर्व तीर्थ फलम प्राप्य विष्णु लोके महीयते। 40वां अध्याय नो 9मो श्लोक। तेथी विद्वान पुरुषे अवश्य पुण्य तीर्थों नुं सेवन करवू जोईए। ऋषि बोलिया, हे सुतजी, अमे महात्मा सहित संपूर्ण तीर्थों नुं श्रवण कर्युं, परंतु तमे प्रयाग नो महिमा संक्षेप मां कह्यो छे, તેને અમે લોકો વિસ્તારથી સાંભળવા ઈચ્છીએ છીએ, તેથી તમે કૃપા કરીને તેનું વર્ણન કરો। સુતજી બોલ્યા, હે મહર્ષિઓ, બહુ વર્ષની વાત છે, હું અવશ્ય પ્રયાગના મહિમાનું વર્ણન કરીશ। પૂર્વકાળમાં મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયા પછી જ્યારે કુંતી નંદન યુધિષ્ઠિરને પોતાનું રાજ્ય પ્રાપ્ત થઈ ગયું, તે સમયે માર્કંડેયજીએ પાંડુકુમારને પ્રયાગનો જે મહિમા સંભળાવ્યો હતો તે જ પ્રસંગ હું તમને સંભળાવું છું। રાજ્ય પ્રાપ્ત થઈ જતા કુંતી પુત્ર યુધિષ્ઠિરને વારંવાર ચિંતા થવા લાગી। તેમણે વિચાર્યું, રાજા દુર્યોધન 11 અક્ષોની સેનાનો સ્વામી હતો, તેણે અમને અનેક વાર દુઃખી કર્યા, પરંતુ હવે તે બધા જ મૃત્યુના મુખમાં ચાલ્યા ગયા। ભગવાન વાસુદેવનો આશ્રય લેવાના કારણે અમે 5 પાંડવ શેષ રહી ગયા, દ્રોણાચાર્ય ભીષ્મ મહાબળી કર્ણ ભાઈઓ અને પુત્રો સહિત રાજા દુર્યોધન તથા અન્ય જેટલા વીર રાજાઓ માર્યા ગયા છે, તે બધા વિના રાજ્ય ભોગ અથવા જીવનને લઈને શું કરવું છે? હાય ધિક્કાર છે, આ સુખને મારા માટે આ પ્રસંગ અત્યંત કષ્ટદાયક છે। આવું વિચારીને રાજા વ્યાકુળ થઈ ગયા, તે ઉત્સાહહીન થઈને નીચું મુખ કરીને બેસી રહેતા હતા। તેમને વારંવાર એ વાતની ચિંતા થવા લાગી કે હવે હું ક્યાં યોગ નિયમ અને તીર્થનું સેવન કરું જેથી મહાપાતકોના સમુદાયથી મને છુટકારો મળે? એવું કયું તીર્થ છે જ્યાં સ્નાન કરીને મનુષ્ય પરમ ઉત્તમ વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે? આ પ્રમાણે વિચારતા રહીને ધર્મપુત્ર યુધિષ્ઠિર અત્યંત દુઃખી થઈ ગયા। તે સમયે મહાતપસ્વી માર્કંડેયજી કાશીમાં હતા, તેમને યુધિષ્ઠિરની સ્થિતિનું જ્ઞાન થઈ ગયું, તેથી તેઓ તરત જ હસ્તિનાપુર પહોંચી ગયા અને રાજમહેલના દ્વાર પર ઉભા રહી ગયા। દ્વારપાળે જ્યારે તેમને જોયા ત્યારે તરત જ મહારાજની પાસે જઈને કહ્યું, રાજન, માર્કંડેય મુનિ તમને મળવા માટે આવ્યા છે અને દરવાજા પર ઉભા છે। આ સમાચાર સાંભળતા જ ધર્મરાજ યુધિષ્ઠિર તરત રાજદ્વાર પર આવી પહોંચ્યા અને તેમના શરણાગત થઈને બોલ્યા, હે મહામુને, તમારું સ્વાગત છે। હે મહાપ્રાણ, હે મહાપ્રાજ્ઞ, તમારું સ્વાગત છે। આજે મારો જન્મ સફળ થઈ ગયો, આજે મારું કુળ પવિત્ર થઈ ગયું, આજે તમારા દર્શન થવાથી મારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા। આમ કહીને યુધિષ્ઠિરે મુનિને સિંહાસન પર બેસાડ્યા અને પગ ધોઈને પૂજા સામગ્રીથી તેમનું પૂજન કર્યું। ત્યારે માર્કંડેયજીએ કહ્યું, રાજન, તમે વ્યાકુળ કેમ થઈ રહ્યા છો? મારી આગળ તમારો મનોભાવ પ્રગટ કરો। યુધિષ્ઠિર બોલ્યા, હે મહામુનિ, રાજ્યને માટે અમારા લોકોએ જે વર્તાવ કર્યો છે તે બધા પ્રસંગને જાણીને જ તમે અહીં પધાર્યા છો. પછી તમને મારે શું કહેવું? માર્કંડીજીએ કહ્યું, હે મહાભાવ, સાંભળો. જ્યાં ધર્મની વ્યવસ્થા છે તે શાસ્ત્રમાં સંગ્રામમાં યુદ્ધ કરનાર કોઈ પણ બુદ્ધિમાન પુરુષને માટે પાપની વાત દેખાતી નથી. પછી ખાસ કરીને ક્ષત્રિયને માટે કે જે રાજધર્મ માટે યુદ્ધમાં પ્રવૃત્ત થયો છે તેના માટે પાપની આશંકા કઈ રીતે કરી શકાય? તેથી આ વાતને સમજીને તમારે પાપની ચિંતા ન કરવી જોઈએ. હે મહાભાગ યુધિષ્ઠિર, તમે તીર્થની વાત જાણવા ઈચ્છતા હો તો સાંભળો. પુણ્યશાળી મનુષ્યને માટે પ્રયાગની યાત્રા કરવી સર્વશ્રેષ્ઠ છે. યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, હું એ સાંભળવા ઈચ્છું છું કે પ્રયાગની યાત્રા કઈ રીતે કરવામાં આવે છે, ત્યાં કેવું પુણ્ય થાય છે, પ્રયાગમાં જેમનું મૃત્યુ થાય છે તેમની શી ગતિ થાય છે, તથા જે ત્યાં સ્નાન અને નિવાસ કરે છે તેમને ક્યાં ફળની પ્રાપ્તિ થાય છે, આ બધું મને જણાવો. મારા મનમાં સાંભળવાની બહુ ઉત્કંઠા છે. માર્કંડેજીએ કહ્યું, હે વત્સ, પૂર્વકાળમાં ઋષિઓ અને બ્રાહ્મણોના મુખેથી જે કાંઈ મેં સાંભળ્યું છે તે પ્રયાગનું ફળ તમને કહું છું. પ્રયાગથી લઈને પ્રતિષ્ઠાનપુર એટલે જુસી સુધી, ધર્મરુદ્ધથી વાસુકી રુદ્ધ સુધી, તથા કંબલ અને અશ્વતર નાગોના સ્થાન તથા બહુમૂલિક નામવાળા નાગોના સ્થાન, આ બધું પ્રજાપતિનું ક્ષેત્ર છે. જ્યાં ત્રણેય લોકમાં વિખ્યાત છે ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય સ્વર્ગમાં જાય છે, અને જેમનું ત્યાં મૃત્યુ થાય છે તેઓ ફરી જન્મ લેતા નથી. પ્રયાગમાં બ્રહ્મા વગેરે દેવતાઓ મળીને પ્રાણીની રક્ષા કરે છે. ત્યાં બીજા પણ ઘણા તીર્થ છે જે સર્વ પાપોને હરવા વાળા તથા કલ્યાણકારી છે. તેમનું વર્ણન હજારો વર્ષોમાં પણ કરી શકાય એમ નથી. સ્વયં ઇન્દ્ર ખાસ કરીને પ્રયાગ તીર્થની રક્ષા કરે છે, તથા ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે પ્રયાગના સર્વમાન્ય મંડળની રક્ષા કરે છે. હાથમાં ત્રિશુળ લઈને ભગવાન મહેશ્વર દરરોજ ત્યાંના અક્ષય વડની રક્ષા કરે છે, તથા દેવતાઓ સંપૂર્ણ તીર્થની રક્ષા કરે છે. તે સ્થાન સર્વ પાપોને હરનારું અને શુભ છે. જે પ્રયાગનું સ્મરણ કરે છે તેના સગળા પાપ નષ્ટ થઈ જાય છે. તે તીર્થના દર્શન અને નામ કીર્તનથી તથા ત્યાંની માટીનો સ્પર્શ કરવાથી પણ મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે. હે મહારાજ, પ્રયાગમાં 5 કુંડ છે જેમની વચ્ચે થઈને ગંગાજી વહે છે. પ્રયાગમાં પ્રવેશ કરનારના પાપ તરત નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય હજારો યોજન દૂરથી પણ ગંગાજીનું સ્મરણ કરે છે તે પાપાચારી હોવા છતાં પરમ ગતિને પ્રાપ્ત થાય છે. મનુષ્ય ગંગાજીનું નામ લેવાથી જ પાપ મુક્ત થઈ જાય છે. દર્શન કરવાથી કલ્યાણને પ્રાપ્ત થાય છે, તથા સ્નાન અને જળપાનથી પોતાની 7 પેઢીઓને પવિત્ર કરી દે છે. જે સત્યવાદી અક્રોધી અહિંસા ધર્મમાં સ્થિત ધર્માનુગામી તત્વજ્ઞ તથા ગાયો અને બ્રાહ્મણોના હિતમાં તત્પર રહીને ગંગા યમુનાના સંગમમાં સ્નાન કરે છે તે સંપૂર્ણ પાપોથી છૂટી જાય છે, તથા મનોકામનાને પ્રાપ્ત કરી લે છે. યોજના નામ સહસ્ત્રેષુ ગંગામ સ્મરતિ યો નરઃ અપિ દુષ્કૃત કર્માશો લભતે પરમામ ગતિમ કીર્તન આન્મોચ્યતે પાર્પે દૃષ્ટવા ભદ્રાણી પશ્યતિ અવગાહ્ય ચ પીત્વા ચ પુના પુનાત્યાત સપ્તમ કુલમ સત્યવાદી જિત ક્રોધો અહિંસામ પરમામ સ્થિતઃ ધર્માનુસારી તત્વજ્ઞો ગો બ્રાહ્મણ હિતે રતઃ ગંગા યમુન યો મર્ધ્યે સ્નાતો મુચ્યતે કિલ્બિષાત મનસા ચિંતિ તાન કામાન સમ્યક પ્રાપ્નોતિ પુષ્કલાન. 41મો અધ્યાયના 14-17 શ્લોક સંખ્યા. ત્યાર પછી સંપૂર્ણ દેવતાઓ દ્વારા રક્ષિત પ્રયાગમાં જઈને બ્રહ્મચર્યનું પાલન કરીને 1 માસ સુધી નિવાસ કરવો અને દેવતાઓ અને પિત્રોનું તર્પણ કરવું. આથી મનુષ્ય મનોવાંછિત પદાર્થોને પ્રાપ્ત કરે છે. હે યુધિષ્ઠિર, પ્રયાગમાં સાક્ષાત ભગવાન મહેશ્વર સદા નિવાસ કરે છે તે પરમ પાવન તીર્થ મનુષ્યને માટે દુર્લભ છે. હે રાજેન્દ્ર, દેવતા દાનવ ગંધર્વ ઋષિ સિદ્ધ અને ચારણ ત્યાં સ્નાન કરીને સ્વર્ગલોકમાં જઈને સુખ ભોગવે છે. પ્રયાગમાં જનાર મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, એમાં લેશ માત્ર પણ શંકા નથી. મનુષ્ય પોતાના દેશમાં હોય કે વનમાં, વિદેશમાં હોય કે ઘરમાં, જે પ્રયાગનું સ્મરણ કરતા મૃત્યુને પ્રાપ્ત થાય છે, બ્રહ્મલોકમાં જાય છે. આ શ્રેષ્ઠ ઋષિઓનું કથન છે, જે મન વાણી તથા ક્રિયા દ્વારા સત્ય ધર્મમાં સ્થિત થઈને ગંગા યમુનાની વચ્ચે આવેલી ભૂમિમાં દાન કરે છે તેને સદગતિ મળે છે. જે પોતાના માટે કે પિતૃઓ માટે અથવા દેવતાઓની પૂજા માટે પ્રયાગમાં સુવર્ણ મણી મોતી અથવા ધાન્યનું દાન ગ્રહણ કરે છે તેની તીર્થયાત્રા વ્યર્થ છે. તે જ્યાં સુધી બીજાના દ્રવ્યને ભોગવે છે ત્યાં સુધી તેને તીર્થ સેવનનું ફળ મળતું નથી. તેથી આ પ્રમાણે તીર્થ અથવા પવિત્ર મંદિરમાં જઈને કોઈની પાસેથી કશું ગ્રહણ ન કરવું, કોઈ પણ નિમિત્ત હોય દ્વિજે પ્રતિગ્રહથી સાવધાન રહેવું જોઈએ. પ્રયાગમાં ભૂરા અથવા લાલ રંગનું ગાયનું કે જે દૂધ આપતી હોય તેના શિંગડાઓને સોનાથી અને ખરીઓને ચાંદીથી મઢીને દાન કરવું. પછી તેના ગળામાં વસ્ત્ર લપેટીને શ્વેત વસ્ત્રધારી શાંત ધર્મજ્ઞ વેદોના પારગામી તથા સાધુ ક્ષત્રિય બ્રાહ્મણને ગંગા યમુનાના સંગમમાં બોલાવીને વિધિપૂર્વક દાન કરવું, સાથે જ બહુ કિંમતી વસ્ત્ર તથા વિવિધ પ્રકારના રત્નો પણ આપવા જોઈએ. આથી તે ગાયના શરીરમાં જેટલા રૂંવાટા હોય છે તેટલા હજાર વર્ષો સુધી મનુષ્ય સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. તે આ પુણ્યના પ્રભાવથી ભયંકર નરકના દર્શન કરતો નથી. લાખ ગાયો કરતા એક જ દૂધ આપતી ગાય આપવી શ્રેષ્ઠ છે. તે એક જ પુત્ર સ્ત્રી તથા સેવકો સુધીનો ઉદ્ધાર કરી દે છે. તેથી બધા દાનોમાં ગોદાનનું જ સર્વથી ઉત્તમ છે. ગોદાન જ સર્વથી ઉત્તમ છે. મહાપાતકના કારણે મળનારા ભયંકર નરકથી ગાય જ મનુષ્યની રક્ષા કરે છે. તેથી બ્રાહ્મણને ગોદાન કરવું જોઈએ. હે કુરુશ્રેષ્ઠ, જે મનુષ્ય દેવતાઓ દ્વારા સેવિત પ્રયાગ તીર્થમાં બળદ અથવા બળદગાડામાં બેસીને જાય છે, મનુષ્ય પર ગાયો ભયંકર ક્રોધિત થવાથી તે નરકમાં જાય છે તથા તેના પિતૃઓ તેની આપેલી જલાંજલિ ગ્રહણ કરતા નથી. જે ઐશ્વર્યના લોભે અથવા મોહવશ વાહન દ્વારા તીર્થયાત્રા કરે છે તેના તીર્થનું સેવનનું કોઈ ફળ મળતું નથી. તેથી તીર્થયાત્રામાં વાહનોનો ત્યાગ કરવો જોઈએ. જે ગંગા યમુનાની વચ્ચે ઋષિઓની બતાવેલી વિધિ તથા પોતાના સામર્થ્ય પ્રમાણે કન્યાદાન કરે છે તે આ શુભ કર્મના પ્રભાવથી યમરાજ તથા ભયંકર નરકના દર્શન કરતો નથી. જે મનુષ્યનું મૃત્યુ અક્ષયવટની નીચે થાય છે તે રુદ્રલોકમાં જાય છે. ત્યાં રુદ્રનો આશ્રય લઈને 12 સૂર્ય તપે છે અને સંપૂર્ણ જગતને બાળી નાખે છે, પરંતુ વડના મૂળને બાળી શકતા નથી. જ્યારે સૂર્ય ચંદ્રમા અને વાયુનો નાશ થઈ જાય છે અને સંપૂર્ણ જગત એકારણોમાં મગ્ન દેખાય છે, તે સમયે ભગવાન વિષ્ણુ અહીં અક્ષય વટ પર શયન કરે છે. દેવતા દાનવ ગંધર્વ ઋષિ સિદ્ધ અને ચારણ બધા જ ગંગા યમુનાના સંગમમાં સ્થિત તીર્થનું સેવન કરે છે. ત્યાં બ્રહ્મા વગેરે દેવતા, દિશાઓ, દિક્પાલ, લોકપાલ, સાધ્ય, પિત્ર, સનંતકુમાર વગેરે પરમર્ષિ, અંગિરા વગેરે બ્રહ્મર્ષિ, નાગ, ગરુડ, પક્ષી, નદીઓ, સમુદ્ર, પર્વત, વિદ્યાધર તથા સાક્ષાત ભગવાન વિષ્ણુ પ્રજાપતિને આગળ રાખીને નિવાસ કરે છે. તે તીર્થનું નામ સાંભળવાથી, તેનું નામ લેવાથી તથા ત્યાંની માટીનો સ્પર્શ કરવાથી પણ મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે. જે ત્યાં કઠોર વ્રતનું પાલન કરીને સંગમમાં સ્નાન કરે છે તે રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞો જેવું ફળ પ્રાપ્ત કરે છે. જે રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞો જેવું ફળ પ્રાપ્ત કરે છે, યોગ યુક્ત વિદ્વાન પુરુષને જે ગતિ પ્રાપ્ત થાય છે તે ગતિ ગંગા યમુનાના સંગમમાં મૃત્યુ પામનારા પ્રાણીની પણ થાય છે. આ પ્રમાણે પરમપદના સાધન એવા પ્રયાગ તીર્થના દર્શન કરીને યમુનાના દક્ષિણ કિનારે કે જ્યાં કંબલ અને અશ્વતર નાગોનું સ્થાન છે ત્યાં જવું જોઈએ. ત્યાં સ્નાન પાન કરવાથી મનુષ્ય બધા પાપોથી છૂટી જાય છે. તે પરમ પ્રભુ મહાદેવજીનું સ્થાન છે. ત્યાંની યાત્રા કરનાર મનુષ્યના કુળની પહેલાની અને પાછળની દસ દસ પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે. જે મનુષ્ય ત્યાં સ્નાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તથા તે પ્રલય કાળ સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. હે ભારત, ગંગાના પૂર્વ તટ પર ત્રણેય લોકમાં વિખ્યાત સમુદ્રકૂપ અને પ્રતિષ્ઠાનપુર ઝૂંસી છે. જો કોઈ બ્રહ્મચર્યનું પાલન કરીને ક્રોધને જીતીને ત્રણ રાત ત્યાં નિવાસ કરે છે તો તે બધા પાપોથી શુદ્ધ થઈને અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે. પ્રતિષ્ઠાનથી ઉત્તર અને ભાગીરથીથી પૂર્વ હંસ પ્રપતન નામના તીર્થ છે. તેમાં સ્નાન કરવા માત્રથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તથા જ્યાં સુધી સૂર્ય ચંદ્ર સ્થિત છે ત્યાં સુધી તે સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે. રમણી અક્ષયવટની નીચે બ્રહ્મચારી જીતેન્દ્રિય તથા યોગ યુક્ત થઈને ઉપવાસ કરનાર મનુષ્ય બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત થાય છે. કોટી તીર્થમાં જઈને જેનું મૃત્યુ થાય છે તે કરોડો વર્ષો સુધી સ્વર્ગમાં સન્માનિત થાય છે. ચારે વેદોના અધ્યયનથી જે પુણ્ય થાય છે, સત્ય બોલવાથી જે ફળ મળે છે તથા અહિંસાના પાલનથી જે ધર્મ થાય છે તે દશાશ્વમેઘ ઘાટની યાત્રા કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે. ગંગાજીમાં જ્યાં પણ સ્નાન કરીએ તેનાથી કુરુક્ષેત્ર જેવું ફળ મળે છે. પરંતુ જ્યાં ગંગાજી સમુદ્રને મળે છે ત્યાંનું મહાત્મા કુરુક્ષેત્રથી 10 ગણું છે. મહાભાગા ગંગાજી જ્યાં પણ વહે છે ત્યાં અનેક તીર્થ અને તપસ્વી રહે છે. તે સ્થાનને સિદ્ધ ક્ષેત્ર સમજવું જોઈએ, એમાં બીજો વિચાર કરવાની જરૂર નથી. ગંગા પૃથ્વી પર મનુષ્યને પાતાળમાં નાગોને અને સ્વર્ગમાં દેવતાઓને તારે છે. તે માટે ગંગાજીને ત્રિપથગામી કહે છે. કોઈ પણ પ્રાણીના અસ્થિ જેટલો સમય ગંગાજીમાં રહે છે તેટલા હજાર વર્ષો સુધી તે સ્વર્ગલોકમાં સન્માનિત થાય છે. ગંગાજી તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ નદીઓમાં ઉત્તમ નદી તથા સંપૂર્ણ ભૂતો મહાપાતકીઓને પણ મોક્ષ આપનારા છે. ગંગાજી સર્વત્ર સુલભ છે, માત્ર ત્રણ સ્થાનોમાં તે દુર્લભ મનાય છે. ગંગા દ્વાર, પ્રયાગ તથા ગંગાસાગરમાં. ત્યાં સ્નાન કરીને મનુષ્ય સ્વર્ગમાં જાય છે તથા જેમનું ત્યાં મૃત્યુ થાય છે તેઓ ફરી જન્મ લેતા નથી. જેમનું ચિત્ત પાપથી દૂષિત છે એવા બધા પ્રાણીઓ અને મનુષ્યની ગંગાજી સિવાય અન્યત્ર ગતિ નથી. ગંગાજી સિવાય બીજી કોઈ ગતિ છે જ નહીં. ભગવાન શંકરના મસ્તકથી નીકળેલા ગંગાજી સર્વ પાપોને હરનારા અને શુભકારી છે. તેઓ પવિત્રોને પણ પવિત્ર કરનારા છે અને મંગલમય પદાર્થોને માટે પણ મંગલ કરનારા છે. યાવદ સ્થિની ગંગયામ તિષ્ઠંતી તસ્ય દેહિનઃ તાવ દર્શ સહસ્ત્રાણી સ્વર્ગલોકે મહીયતે. તીર્થાનામ તુ પરમ તીર્થમ નદીનામ ઉત્તમા નદી મોક્ષદા સર્વભૂતાનામ મહાપાતકીનામપી. સર્વત્ર સુલભા ગંગા ત્રિષુ સ્થાનેષુ દુર્લભા. ગંગા દ્વારે પ્રયાગે ચ ગંગા સાગર સંગમે તત્ર સ્નાત્વા દિવમ યાંતિ યે મૃતાસ્તે અપુનર્ભવાઃ. સર્વેષાં ચૈવ ભૂતાનામ પાપોપહ હતચેતસામ ગતિરન્યત્ર મર્થયાનામ નાસ્તિ ગંગા સમા ગતિઃ. પવિત્રાણામ પવિત્રમ યામ મંગલાનામ ચ મંગલમ મહેશ્વર શિરો ભ્રષ્ટા સર્વ પાપ હરા શુભાઃ. 43મા અધ્યાયના 52-56 શ્લોક સંખ્યા. હે રાજન, ફરી પ્રયાગનું મહાત્મ્ય સાંભળો. જે સાંભળીને મનુષ્ય અવશ્ય મુક્ત થઈ જાય છે. ગંગાના ઉત્તર તટ પર માનસ નામનું તીર્થ છે. ત્યાં ત્રણ રાત ઉપવાસ કરવાથી સમસ્ત કામનાઓ પૂર્ણ થઈ જાય છે. મનુષ્ય ગાય ભૂમિ અને સુવર્ણનું દાન કરવાથી જે ફળને પામે છે મનુષ્ય ગાય ભૂમિ અને સુવર્ણનું દાન કરવાથી જે ફળને પામે છે તે ફળ આ તીર્થનું વારંવાર સ્મરણ કરવાથી જ મળી જાય છે. જે ગંગાજીમાં મૃત્યુ પામે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. માઘ માસમાં ગંગા અને યમુનાના સંગમ પર 66,000 તીર્થોનો સમાગમ થાય છે. વિધિપૂર્વક 1 લાખ ગાયોનું દાન કરવાથી જે ફળ મળે છે તે માઘ માસમાં પ્રયાગમાં 3 દિવસ સ્નાન કરવાથી મળી જાય છે. જે ગંગા યમુનાની વચ્ચે પંચાંગની સેવનની સાધના કરે છે તેના બધા અંગો સુરક્ષિત રહે છે, તેના રોગ દૂર થઈ જાય છે તથા તેની 5 ઇન્દ્રિયો સબળ રહે છે. એટલું જ નહીં, તે મનુષ્યના શરીરમાં જેટલા રુવાટા હોય છે તેટલા 1000 વર્ષો સુધી તે સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. યમુનાજીના ઉત્તર તટ પર અને પ્રયાગના દક્ષિણ ભાગમાં રુણ પ્રમોચન નામના તીર્થ છે જે અત્યંત શ્રેષ્ઠ મનાય છે. ત્યાં 1 રાત્ર નિવાસ કરવાથી મનુષ્ય સમસ્ત ઋણોથી મુક્ત થઈ જાય છે, તેને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. પ્રયાગનું મંડળ 5 યોજન વિસ્તારનું છે, તેમાં પ્રવેશ કરનારા મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્યનું ત્યાં મૃત્યુ થાય છે તે પોતાની પાછળની 7 અને આગળની 14 પેઢીઓને તારી દે છે. હે મહારાજ, આવું સમજીને પ્રયાગમાં સદા શ્રદ્ધા રાખવી જોઈએ. જેમનું ચિત્ત પાપથી દૂષિત છે તે અશ્રદ્ધાળુ પુરુષ તે સ્થાનમાં અર્થાત દેવ નિર્મિત પ્રયાગમાં જઈ શકતા નથી. હે રાજન, હવે હું અતિ ગોપનીય રહસ્યની વાત કહી રહ્યો છું જે સર્વ પાપોને હરનારી છે. સાંભળો, જે મનુષ્ય પ્રયાગમાં ઇન્દ્રિય સંયમપૂર્વક 1 માસ સુધી નિવાસ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, એવું બ્રહ્માજીનું કથન છે. ત્યાં રહેવાથી મનુષ્ય પવિત્ર, જીતેન્દ્રિય, અહિંસક અને શ્રદ્ધાળુ થઈને બધા પાપોથી છૂટી જાય છે અને પરમ પદને પ્રાપ્ત થાય છે. ત્યાં 3 સમયે સ્નાન અને ભિક્ષાનો આહાર કરવો જોઈએ. આ પ્રમાણે 3 માસ સુધી પ્રયાગનું સેવન કરનાર મનુષ્ય મુક્ત થઈ જાય છે. હે તત્વજ્ઞ યુધિષ્ઠિર, તમારી પ્રસન્નતા માટે મેં આ ધર્મ અનુસાર સનાતન ગુહ્ય રહસ્યનું વર્ણન કર્યું છે. યુધિષ્ઠિર બોલ્યા, હે ધર્માત્મા, આજે મારો જન્મ સફળ થયો, આજે મારું કુળ કૃતાર્થ થઈ ગયું, આજે તમારા દર્શનથી હું પ્રસન્ન છું, અનુગ્રહિત છું તથા સર્વ પાતકોથી મુક્ત થઈ ગયો છું. હે મહામુનિ, યમુનામાં સ્નાન કરવાથી શું પુણ્ય થાય છે, કયું ફળ મળે છે, આ બધું તમે પોતાના અનુભવ અને શ્રવણના આધારે જણાવો. માર્કંડેયજીએ કહ્યું, હે રાજન, સૂર્ય પુત્રી યમુનાજી 3 લોકમાં પ્રસિદ્ધ છે. જે હિમાલયથી ગંગાજી પ્રગટ થયા છે તે જ હિમાલયથી યમુનાજીનું પણ આગમન થયું છે. 1000 યોજન દૂરથી પણ તેમનું નામોચ્ચારણ કરવાથી તેઓ પાપોનો નાશ કરી નાખે છે. હે યુધિષ્ઠિર, યમુનામાં સ્નાન પાન અને તેમનું કીર્તન કરવાથી મનુષ્ય પુણ્યનો ભાગી બનીને કલ્યાણના દર્શન કરે છે. યમુનામાં ડૂબકી મારવાથી અને તેમનું જળ પીવાથી કુળની 7 પેઢીઓ પવિત્ર થઈ જાય છે. જેનું ત્યાં મૃત્યુ થાય છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. યમુનાના દક્ષિણ તટ પર પ્રસિદ્ધ અગ્નિ તીર્થ છે, તેના પશ્ચિમે ધર્મરાજનું તીર્થ છે જેને હરવર તીર્થ પણ કહે છે. ત્યાં સ્નાન કરનારને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે તથા જેમનું ત્યાં મૃત્યુ થાય છે તેઓ ફરી જન્મ લેતા નથી. એ જ પ્રમાણે યમુનાના દક્ષિણ તટ પર 1000 તીર્થો છે. હવે ઉત્તર તટના તીર્થોનું વર્ણન કરું છું. હે યુધિષ્ઠિર, ઉત્તરમાં મહાત્મા સૂર્યનું વિરજ નામનું તીર્થ છે જ્યાં ઇન્દ્ર વગેરે દેવતાઓ દરરોજ સંધ્યોપાસના કરે છે. દેવતાઓ તથા વિદ્વાનો આ તીર્થનું સેવન કરે છે. તમે પણ શ્રદ્ધાપૂર્વક દાનમાં પ્રવૃત્ત થઈને તે તીર્થમાં સ્નાન કરો. ત્યાં બીજા પણ ઘણા તીર્થ છે જે સર્વ પાપોને હરનારા અને શુભ છે. તેમાં સ્નાન કરીને મનુષ્ય સ્વર્ગમાં જાય છે તથા જેમનું ત્યાં મૃત્યુ થાય છે તેઓ મોક્ષ પામે છે. ગંગા અને યમુના બંને સમાન ફળ આપનારા માનવામાં આવે છે. માત્ર શ્રેષ્ઠતાના કારણે ગંગા સર્વત્ર પૂજાય છે. હે કુંતી નંદન, તમે પણ આ પ્રમાણે બધા તીર્થોમાં સ્નાન કરો. તેનાથી જીવનભરના બધા પાપ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય સવારે ઉઠીને આ પ્રસંગનો પાઠ અથવા શ્રવણ કરે છે તે પણ સર્વ પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે. યુધિષ્ઠિર બોલ્યા, હે મુને, મેં બ્રહ્માજીના કહેલા પુણ્યમય પુરાણનું શ્રવણ કર્યું છે. તેમાં 100, 1000 અને 1 લાખ તીર્થોનું વર્ણન છે. બધા તીર્થ પુણ્યપ્રદ અને પવિત્ર બતાવ્યા છે તથા સર્વ દ્વારા ઉત્તમ ગતિની પ્રાપ્તિ થવાનું જણાવાયું છે. પૃથ્વી પર નેમિષારણ્ય અને આકાશમાં પુષ્કર તીર્થ પવિત્ર છે. સંસારમાં પ્રયાગ અને કુરુક્ષેત્રને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તમે તો બધાને છોડીને માત્ર એકની જ પ્રશંસા કેમ કરી રહ્યા છો? તમે પ્રયાગથી પરમ દિવ્ય ગતિ તથા મનોવાંછિત ભોગોની પ્રાપ્તિ કહો છો. અલ્પ અનુષ્ઠાન દ્વારા વધારે ફળની પ્રાપ્તિ બતાવતા તમે પ્રયાગની જ વધારે પ્રશંસા કેમ કરી રહ્યા છો? આ મારો સંશય છે. આ સંબંધમાં તમે જેવું જોયું અને અને સાંભળ્યું હોય તે અનુસાર મારા સંશયનું નિવારણ કરો. માર્કંડેજીએ કહ્યું, હે રાજન, મેં જેવું જોયું અને સાંભળ્યું છે તે અનુસાર પ્રયાગનું મહાત્મ્ય બતાવું છું. સાંભળો, પ્રત્યક્ષ રૂપે પરોક્ષ તથા જે રીતે સંભવ થશે હું તેનું વર્ણન કરીશ. શાસ્ત્રને પ્રમાણ માનીને આત્માનો પરમાત્મા સાથે જે યોગ કરવામાં આવે છે તે યોગની પ્રશંસા કરવામાં આવે છે. હજારો જન્મ બાદ મનુષ્યને તે યોગની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે હજારો યુગમાં યોગની ઉપલબ્ધિ થાય છે. બ્રાહ્મણો અને રત્નોનું દાન કરવાથી મનુષ્યને યોગની ઉપલબ્ધિ થાય છે. પ્રયાગમાં મૃત્યુ થવાથી આ બધું આપમેળે સુલભ થઈ જાય છે. જેમ સંપૂર્ણ ભૂતોમાં વ્યાપક બ્રહ્મની સર્વત્ર પૂજા થાય છે તે જ પ્રમાણે સંપૂર્ણ લોકમાં વિદ્વાનો દ્વારા પ્રયાગ પૂજાય છે. નેમિષારણ્ય, પુષ્કર, ગોતીર્થ, સિંધુ સાગર, સંગમ, કુરુક્ષેત્ર, ગયા અને ગંગા સાગર તથા બીજા પણ અનેક તીર્થ તથા પવિત્ર પર્વત બધા મળીને 30,10,000 તીર્થ પ્રયાગમાં સદા નિવાસ કરે છે એવું વિદ્વાનોનું કથન છે. ત્યાં 3 અગ્નિકુંડ છે જેમની વચ્ચે થઈને ગંગાજી પ્રયાગથી નીકળે છે. વાયુ દેવતાએ દેવલોક, ભૂલોક તથા અંતરિક્ષમાં 3.5 કરોડ તીર્થ બતાવ્યા છે. ગંગાજીને તે બધા તીર્થોનું સ્વરૂપ માનવામાં આવે છે. તિસ્રહ કોટ યર્ધ કોટિશ્વ તીર્થા નામ વાયુર્બ્રવિત દેવી ભૂવ્યનંતરિક્ષે ચ તત્સર્વમ જાનવી સ્મૃતા. 47માં અધ્યાયનો 7મો શ્લોક. પ્રયાગ, પ્રતિષ્ઠાનપુર એટલે ઝુંસી, કંબલ અને અતસ્વર, અશ્વતર, નાગોના સ્થાન તથા ભોગવતી આ પ્રજાપતિની વેદીઓ છે. હે યુધિષ્ઠિર, ત્યાં દેવતાઓ, મૂર્તિમાન, યજ્ઞ તથા તપસ્વી ઋષિઓ રહે છે અને પ્રયાગની પૂજા કરે છે. પ્રયાગનું આ મહાત્મ્ય ધન્ય છે. એ જ સ્વર્ગ આપનાર છે, એ જ સેવન કરવા યોગ્ય છે, એ જ સુખરૂપ છે, એ જ પુણ્યમય છે, એ જ સુંદર છે અને એ જ પરમ ઉત્તમ ધર્મને અનુકૂળ તથા પાવન છે. એ મહર્ષિનું ગોપનીય રહસ્ય છે જે સર્વ પાપોને નાશ કરનારું છે. આ પ્રસંગનો પાઠ કરનાર દ્વિજ સર્વ પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે. હે ગુરુનંદન, તમે પ્રયાગના તીર્થોમાં સ્નાન કરો. હે રાજન, તમે જે પ્રશ્ન કર્યો હતો તેથી મેં તમને પ્રયાગ મહાત્મ્યનું વર્ણન કહી સંભળાવ્યું છે. આને સાંભળીને તમે પોતાના સમસ્ત પિતૃ અને પિતામહોનો ઉદ્ધાર કરી દીધો. યુધિષ્ઠિર બોલ્યા, હે મહામુને, તમે પ્રયાગ મહાત્મ્યની આ સગળી કથા સંભળાવી એ જ પ્રમાણે બીજી બધી વાતો પણ કહો જેથી મારો ઉદ્ધાર થઈ શકે. માર્કંડેજી કહ્યું, હે રાજન, સાંભળો, કહું છું. બ્રહ્મા, વિષ્ણુ તથા મહાદેવજી આ ત્રણેય દેવતા સર્વના પ્રભુ અને અવિનાશી છે. બ્રહ્મા સંપૂર્ણ જગતના અર્થાત ચરાચર પ્રાણીઓની સૃષ્ટિ કરે છે અને પરમેશ્વર વિષ્ણુ તે બધાનું પાલન કરે છે. પછી જ્યારે કલ્પનો અંત આવે છે ત્યારે ભગવાન રુદ્ર સંપૂર્ણ જગતનો સંહાર કરે છે. એ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજી પ્રયાગમાં સદા નિવાસ કરે છે. પ્રયાગ મંડળનો વિસ્તાર 5 યોજન એટલે કે 20 કોષ છે. ઉપરયુક્ત દેવતા પાપ કર્મોનું નિવારણ કરતા રહીને તે મંડળની રક્ષા માટે ત્યાં ઉપસ્થિત રહે છે. તેથી પ્રયાગમાં કરેલું કિંચિત પાપ પણ નરકમાં નાખી દે છે. સુતજી કહે છે, ત્યાર પછી ધર્મ પર વિશ્વાસ કરનારા સમસ્ત પાંડવોએ ભાઈઓ સહિત બ્રાહ્મણોને નમસ્કાર કરીને ગુરુજનોને દેવતાઓને તૃપ્ત કર્યા. તે જ સમયે ભગવાન વાસુદેવ પણ ત્યાં આવી પહોંચ્યા. પછી બધા પાંડવોએ મળીને ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કર્યું. ત્યાર પછી કૃષ્ણ સહિત બધા મહાત્માઓએ ધર્મપુત્ર યુધિષ્ઠિરને સ્વરાજ્ય પર અભિષિક્ત કર્યા. ત્યાર પછી ભાઈઓ સહિત ધર્માત્મા યુધિષ્ઠિરે બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યું. જે પ્રાતઃ કાળમાં આ પ્રસંગનો પાઠ કરે છે અથવા સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે. ભગવાન વાસુદેવ બોલ્યા, રાજન હું તમારા સ્નેહવશ કંઈક નિવેદન કરું છું, તમારે મારી વાત માનવી જોઈએ. મહારાજ તમે દરરોજ અમારી સાથે પ્રયાગનું સ્મરણ કરવાથી સ્વયં સનાતન લોકને પ્રાપ્ત થશો. જે મનુષ્ય પ્રયાગમાં જાય છે અથવા ત્યાં નિવાસ કરે છે તે સર્વ પાપોથી શુદ્ધ થઈને દિવ્ય લોકમાં જાય છે. જે કોઈનું આપેલું દાન લેતો નથી, સંતુષ્ટ રહે છે, મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે, પવિત્રતા રાખે છે અને અહંકારનો ત્યાગ કરી દે છે, તેને જ તીર્થનું સંપૂર્ણ ફળ મળે છે. હે રાજેન્દ્ર, જે ક્રોધ રહિત સત્યવાદી દ્રઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરનાર તથા પ્રાણી માત્રમાં આત્મભાવ રાખે છે તેને જ તીર્થનું ફળ મળે છે. પ્રતિગ્રહાદુ પાવૃત સંતુષ્ટો નિયત શુચિ અહંકાર નિવૃત્તસ્વ સ તીર્થ ફલમ અશ્નુતે અકોપનસ્વ રાજેન્દ્ર સત્યવાદી દૃઢવ્રત આત્મોપમસ્વ ભૂતેષુ સ તીર્થ ફલમ અનુષ્યતે. 49મા અધ્યાય 10-11 શ્લોક સંખ્યા. ઋષિઓ અને દેવતાઓએ પણ ક્રમશઃ યજ્ઞનું વર્ણન કર્યું છે, પરંતુ મહારાજ સામાન્ય લોકો યજ્ઞ કરી શકતા નથી. યજ્ઞમાં ઘણા પ્રકારની સામગ્રીની જરૂર પડે છે. અનેક પ્રકારની તૈયારીઓ અને આયોજનો કરવા પડે છે. ક્યાંક કોઈ ધનવાન વ્યક્તિ જ વિવિધ પ્રકારના દ્રવ્યોનો ઉપયોગ કરીને યજ્ઞ કરી શકે છે. હે નરેશ્વર, જે કાર્ય વિદ્વાનો સામાન્ય સ્થિતિ હોવા છતાં પણ કરી શકે તથા જે પુણ્ય અને ફળમાં યજ્ઞની સમાન હોય તેવો ઉપાય બતાવું છું. સાંભળો હે ભરત શ્રેષ્ઠ, આ ઋષિઓનું ગોપનીય રહસ્ય છે. તીર્થયાત્રાનું પુણ્ય યજ્ઞોથી પણ વધારે હોય છે. 1 ખરબ એટલે કે 100 અબજ 30 કરોડ થી પણ વધારે તીર્થ માઘ માસમાં ગંગાજીમાં આવીને વસે છે. તેથી માઘમાં ગંગા સ્નાન પરમ પુણ્યદાયી થાય છે. ઋષિનામ પરમમ ગુહ્યમિદમ ભરત સતમ તીર્થાભિગમનમ પુણ્યમ યજ્ઞૈરપી વિશિષ્યતે. 10 કોટિ સહસ્ત્રાણી ત્રિંશકોટસ્ય તથા પરે ત્રિંશકોષ્ય તથા પરે માઘ માસે તુ ગંગાયામ ગમિષ્યંતિ નરસર્ભ નરસભ. 49મા અધ્યાયનો 15-16 શ્લોક સંખ્યા. હે મહારાજ, હવે તમે નિશ્ચિંત થઈને અકંટક રાજ્ય ભોગવો. હવે ફરી અશ્વમેઘ યજ્ઞ સમયે મારી તમારી સાથે ભેટ થશે. અધ્યાય 10મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.